श्रीमद देवी भागवत स्कंद 12 अध्याय 13-14 जन्मेजय द्वारा अंबा यज्ञ तथा देवी भागवत नो महिमा व्यास जी कहे छे। निष्पाप राजन तमे जे पूछ्यु हतु ते बधु मैं तमने कही संभळाव्यु। 8 स्कंद थी मांडी ने अहीं सुधीनो प्रसंग महात्मा नारद जी ने भगवान नारायणे कह्यो छे। ते मैं तमने कह्यो तेने भगवती महादेवीनु आ पुराण अद्भुत छे, तेने सांभळीने मनुष्य कृतकृत्य थई जाय छे। कारण के आनाथी देवी अत्यंत प्रसन्न थई जाय छे। राजेंद्र, हवे तमे तमारा पिताश्रीना उद्धार माटे देवी यज्ञ करो। सर्वप्रथम देवीना सर्वोत्तम मंत्रनी दीक्षा लेवी ए तमारो मुख्य कर्तव्य छे। विधि विधान साथे ग्रहण करेलो आ मंत्र मनुष्य जन्म ने सफल करे छे। सुत जी कहे छे, शौनकादि ऋषिओ उपयुक्त प्रसंग सांभळीने जन्मेजय राजाए मुनिवर व्यास जीनी प्रार्थना करी। तेमनी पासेथी ज देवीना प्रणव नामना महामंत्रनी विधि विधान साथे दीक्षा ग्रहण करी। त्यार पछी तेमणे नवरात्रना शुभ अवसर पर धौम्य आदि मुनिओने बोलाव्या अने अंबा यज्ञनो आरंभ कर्यो। तेमां राजाए छूटा हाथे दान आप्यु अने आ उत्तम श्रीमद देवी भागवत महापुराणनो ब्राह्मणों पासे पाठ कराव्यो। भगवती श्रीदेवीने प्रसन्न करवा माटे तेमनी सामे ज परम पावन पुराणनो पारायण थयो। अनेक ब्राह्मणोंने भोजन कराव्यु। सौभाग्यवती स्त्रीओ कुमारी कन्याओं ने ब्रह्मचारीओं ने भोजन कराव्यु तथा गरीब अने अनाथों ने पण भोजन करावी तृप्त कर्या। राजाए धन आपीने ते बधाने खूब राजी कर्या। जे समय जन्मे जे राजा यज्ञ समाप्त करीने पोताना आसन पर बैठा हता ते समय आकाशमांथी नारद मुनि त्यां पधार्या। प्रज्वलित अग्नि जेवा तपस जेवा तेजस्वी महामुनिनी विशाळ वीणा वागी रही हती। मुनिवर नारद जी ने जोईने आश्चर्य पामेला राजा आसन पर थी उभा थया। तेमने आसनादि उपचारों थी मुनि नी पूजन करी पूजा करी। त्यार पछी तेमने कुशल प्रश्न पूछीने अहीं पधारवानु कारण पूछ्यु। राजाए कह्यु, भगवान आप क्यांथी पधार्या छो, आपनी हूँ शिन सेवा करूँ, आज्ञा करवानी कृपा करो। भगवान आपना आववाथी हूँ सनातन कृतकृत्य थई गयो। राजा जन्मेजयनी वात सांभळीने मुनिश्रेष्ठ नारदजीए तेमने कह्यु, राजेन्द्र आजे मैं देवलोकमां एक महान अद्भुत दृश्य जोयुं छे, ते तमने कहेवा माटे आश्चर्य साथे हूँ तमारी पासे आव्यो छू। राजन, तमारा पिताश्रीनु शरीर अति दिव्य बनी गयू छे। मोटा मोटा देवताओं ने अप्सराओ चारे बाजू तेमनी स्तुति करी रह्या छे। उत्तम रथ पर बेसीने तेवो मणिद्वीप पधारी गया छे। आ बधु आ देवी भागवत सांभळवानु फळ छे। तमे देवी यज्ञ कर्यो छे, जेना फळ स्वरूपे तमारा पिताश्रीने सद्गति मळी छे। तेथी तमे धन्य अने कृतकृत्य थया छो अने तमारू जीवन सफल थयु छे। हे कुलभूषण, तमे तमारा पितानो उद्धार कर्यो छे, तेथी आजे देवलोकमां तमारो महान यश फैलायो छे। सुत जी कहे छे, ऋषियो नारद जी ना आवा वचन सांभळीने महाराज जन्मेजयनु हृदय प्रेमथी गदगद थई गयु। तेवो अद्भुत कर्म करनारा व्यासजीना चरण कमळमां पड़ी गया। तेमणे कह्यु, भगवान आपनी कृपाथी मने आ कार्यमां सफलता प्राप्त थई छे। महामुनि, नमस्कारथी विशेष हूँ शुं करी शकुं एम छुं। मुनिवर, आवो ज आपनो कृपाभाव सदा मारा पर रहेवो जोईए। राजाना कथनने सांभळीने व्यासजीए आशीर्वचनथी तेमने अभिनंदन आप्या अने साथे साथे आ प्रमाणे मधुर शब्दो कह्या। राजन, तमे बधुं छोड़ीने भगवतीना चरणोनी उपासना करो, સાવધાન થઈને શ્રીમદ દેવી ભાગવતનો તમારે નિત્ય પાઠ કરવો જોઈએ. ભક્તિપૂર્વક સદા અંબા યજ્ઞમાં તત્પર રહો. આ કાર્યમાં તમારે ક્યારેય આળસ કરવી નહીં. આના ફળ સ્વરૂપે તમે સંસાર રૂપ બંધનથી અનાયાસે મુક્ત થઈ જશો. આ પુરાણ સર્વ વેદોના સાર રૂપ છે. જન્મેજે, આનો પાઠ કરવાથી મનુષ્યને વેદ પાઠ કરવા જેટલું પુણ્ય મળે છે. તેથી શ્રેષ્ઠ વિદ્વાનોએ પ્રયત્નપૂર્વક શ્રી દેવી ભાગવતનું પારાયણ કરવું. આ પ્રમાણે મહારાજ જન્મેજેને કહીને મુનિવર વ્યાસજી ત્યાંથી વિદાય થઈ ગયા. સાથે સાથે પવિત્ર અંતઃકરણવાળા ધૌમ્ય આદિ મુનિઓ પણ પોતાના સ્થાને પધારી ગયા. તે મુનિઓના મુખેથી શ્રીમદ દેવી ભાગવતની જ શ્રેષ્ઠ પ્રશંસા થઈ રહી હતી. ત્યાર પછી જન્મેજે રાજા અત્યંત પ્રસન્નતાપૂર્વક પૃથ્વીનું શાસન કરવા લાગ્યા. તેઓ નિત્ય શ્રીમદ દેવી ભાગવતને જ વાંચતા સાંભળતા હતા. સુતજી કહે છે, ઋષિઓ, દેવીના મુખ કમળમાંથી આજે સર્વ ખ્લવિદ મેવાહમ નાન્ય દસ્થી સનાતનમ અર્ધો શ્લોક નીકળ્યો હતો. પુનઃ શ્લોકને હું ઉચ્ચારણ કરું છું. સર્વમ ખલવિદ મેવાહમ નાન્ય દસ્થી સનાતનમ, અર્ધો શ્લોક નીકળ્યો હતો તેનું જ શ્રીમદ દેવી ભાગવત નામ પડ્યું. આ પુરાણ વેદના સિદ્ધાંતોનો બોધ કરાવનારું છે. વડના પત્ર પર શયન કરવાવાળા વિષ્ણુને દેવી આનો ઉપદેશ કર્યો હતો તેનું સર્વપ્રથમ બ્રહ્માજીએ 100 કરોડ શ્લોકમાં વિસ્તારથી વર્ણન કર્યું હતું. ત્યાર પછી ભગવાન વેદવ્યાસજીએ સુખદેવજીને ભણાવવા માટે તેના સાર ભાગને તારવીને 18,000 શ્લોકમાં આ પુરાણની રચના કરી અને એને 12 સ્કંધોમાં પ્રસ્તુત કર્યું. તે જ સમયે આ ગ્રંથનું નામ શ્રીમદ દેવી ભાગવત રાખ્યું. આ પુરાણ અત્યારે પણ દેવલોકમાં તેવું જ વિસ્તૃત રૂપે છે. આના જેવું પવિત્ર પાપનાશક અને પુણ્યપ્રદ બીજું કોઈ પુરાણ નથી. તેના એક એક પદનું અધ્યયન કરવાથી મનુષ્યને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. આ પુરાણનું પ્રવચન કરનાર વિદ્વાનની વસ્ત્ર આભૂષણોથી પૂજા કરવી જોઈએ. તેમને વેદવ્યાસ સમાન માનીને આ પુરાણ સાંભળવું જોઈએ. મુનિ કાં તો પોતાના હાથે લખીને અથવા કોઈ લેખક દ્વારા લખાવીને ભાદરવા મહિનાની પૂર્ણિમાના શુભ અવસરે સોનાના સિંહાસન સાથે આ પુરાણનું પુરાણ વેતા વિદ્વાનને દાન આપવું. પછી દક્ષિણામાં દૂધ આપનારી શણગારેલી સોનાનો હાર પહેરાવેલી વાછડા સાથેની કપિલા ગાય આપવી. કથા સમાપ્ત થયા પછી જેટલા અધ્યાય છે તેટલા બ્રાહ્મણોને ભોજન કરાવવું. તેટલી જ સૌભાગ્યવતી સ્ત્રીઓ, બટુકો અને કુમારિકાઓને પણ ભોજન કરાવવું. તે બધાને દેવી રૂપ સમજીને વસ્ત્ર આભૂષણથી સારી રીતે પૂજા કરીને ઉત્તમ ઘીયુક્ત ભોજન કરાવવું. આ પુરાણનું દાન કરવાથી પૃથ્વીનું દાનનું ફળ મળે છે અને તે આ લોકમાં સુખ ભોગવીને અંતમાં દેવીના લોકમાં જાય છે. જે મનુષ્ય આ શ્રેષ્ઠ દેવી ભાગવતનું નિત્ય શ્રવણ કરે છે તેના માટે કદી ક્યાંય કશું દુર્લભ નથી. આ પુરાણ સાંભળવાથી પુત્રાર્થી પુત્રવાન, ધનાર્થી ધનવાન, વિદ્યાર્થી વિદ્વાન થઈ જાય છે. જગતમાં તેની કીર્તિ વિસ્તાર પામે છે. વંધ્યા, કાકવંધ્યા અથવા મૃતવંધ્યા વગેરે દોષોથી યુક્ત સ્ત્રી આ પુરાણ સાંભળવાથી દોષ મુક્ત થઈ જાય છે તેમાં કોઈ સંદેહ નથી. જેના ઘરમાં સારી રીતે પૂજાઈને આ પુરાણ સ્થિત રહે છે તેના ઘરને લક્ષ્મી અને સરસ્વતી ક્યારેય છોડીને જઈ શકતી નથી. વેતાળ, ડાકીની અને રાક્ષસો એના ઘર સામે નજર કરી શકતા નથી. જો તાવવાળા રોગીનો સ્પર્શ કરીને ભક્તિપૂર્વક આ પુરાણનો પાઠ કરાય તો શરીરને બાળવાવાળો તાવ તેનું સ્થાન છોડીને ચાલ્યો જાય છે. આ પુરાણનો 100 આવૃત્તિ પાઠ કરવાથી ક્ષયરોગ દૂર થઈ જાય છે. જે મનુષ્ય મનને એકાગ્ર કરીને સંધ્યા કર્યા પછી દરરોજ સંધ્યા સમયે શ્રીમદ દેવી ભાગવતના એક એક અધ્યાયનો પાઠ કરે છે તેને જ્ઞાન પ્રાપ્ત થાય છે. શરદ ઋતુના નવરાત્રમાં શ્રેષ્ઠ ભક્તિ સાથે આ પુરાણનો પાઠ કરવો જોઈએ. ભગવતી જગદંબા તેના પર પ્રસન્ન થઈને તેની ઈચ્છાથી પણ વિશેષ ફળ આપે છે. વૈષ્ણવ, શૈવ, સૌર અને ગાણપત્ય હર કોઈ સંપ્રદાયના મનુષ્ય પોતાના ઈષ્ટદેવની શક્તિ, લક્ષ્મી, પાર્વતી, છાયા તથા ઋષિ સિદ્ધિને સંતુષ્ટ કરવા માટે આ પુરાણનો પાઠ કરવો જોઈએ. આ પુરાણમાં ક્યાંય કોઈનું વિરોધી વાક્ય નથી, એમાં સર્વની ઉપાસના કરવાની વાત છે. કારણ કે ભગવતે જગદંબા શક્તિ રૂપે બધામાં હંમેશા બિરાજેલા છે. તે દેવી રૂપ શક્તિને સંતુષ્ટ કરવા માટે બ્રાહ્મણે આ પુરાણનો નિત્ય પાઠ કરવો જોઈએ. સ્ત્રી અને શુદ્ર બ્રાહ્મણના મુખે નિત્ય શ્રવણ કરવું આ જ એની મર્યાદા છે. હું તમને વસ્તુતઃ સાર વાત જણાવી રહ્યો છું શ્રેષ્ઠ બ્રાહ્મણ. આ દેવી ભાગવત નામનું મહાપુરાણ પરમ પવિત્ર અને વેદોનો સાર ભાગ છે. એ વાંચવા અને સાંભળવાથી મનુષ્ય વેદ પાઠી જેવો ફળભાગી બની જાય છે એ નિશ્ચિંત છે. સચિદાનંદ રૂપામ તામ ગાયત્રી પ્રતિપાદિતામ નમામિ હ્રીં યેમ દેવીમ ધિયો યો નઃ પ્રચોદયા. જે ભગવતી સચિદાનંદ સ્વરૂપિણી છે તે જ ભગવતી ગાયત્રીના નામથી પ્રસિદ્ધ છે. તે હ્રીં રૂપ જગદંબાને હું પ્રણામ કરું છું. તે મારી બુદ્ધિને સત્પ્રેરણા આપવાની કૃપા કરે. નૈમિષારણ્યમાં રહેતા તપસ્વી મુનિઓએ પુરાણ વેતાઓમાં પરમ શ્રેષ્ઠ સુતજીનું આ કથન સાંભળીને ખૂબ જ ઉત્સાહ સાથે તેમનું પૂજન કર્યું. તે બધાનું હૃદય પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું હતું. ભગવતી જગદંબાના ચરણ કમળની ઉપાસના કરીને આ પુરાણના પ્રભાવથી તેમની સંપૂર્ણ લૌકિક કામનાઓ શાંત થઈ ગઈ હતી. મુનિઓને કથા સાંભળવામાં સુતજીએ જે પરિશ્રમ કર્યો હતો તે માટે ક્ષમા યાચના કરીને તેમણે વારંવાર તેમની પ્રાર્થના કરી. તેમણે કહ્યું, તાતા સંસાર રૂપ સમુદ્રને પાર કરવામાં અમારા માટે આપ જ નૌકા બન્યા છો. આ શ્રીમદ દેવી ભાગવત પુરાણ સર્વ વેદોના ગુહ્ય વિષય છે. તેના દરેક વાક્યમાં દુર્ગમતા ન સમજી શકાય તેવી દુર્ગમતા છુપાયેલી છે કે જેને ન સમજી શકાય. મહાભાગ સુતજીએ મુખ્ય મુનિઓની સામે આ પુરાણનું શ્રવણ કરાવ્યું ત્યારે મુનિઓનો સમાજ હાથ જોડીને સુતજીની સામે ઊભો હતો. મુનિઓએ આશીર્વચનોથી તેમના કલ્યાણની ભાવના કરી. ત્યાર પછી ભગવતી જગદંબાના ચરણોમાં ભમરાઓની જેમ સદા રહેતા સુતજી ત્યાંથી પધારી ગયા. અધ્યાય 13-14 સમાપ્ત. 12મો સ્કંદ સમાપ્ત. શ્રીમદ દેવી ભાગવત સંપૂર્ણ. બોલો શ્રી અંબે માત કી જય. બોલો શ્રી ભુવનેશ્વરી માત કી જય. પાર્વતી પતિ હર હર મહાદેવ હર.